જે ક્ષણે ક્ષણે વસ્તુ પદાર્થ એમનો ક્ષય થાય એમને નિત્ય પ્રલય કહ્યો. નૈમિત્તિક પ્રલય એટલે વિરાટ નારાયણની રાત્રિને નિમિત્ત કરીને જે પ્રલય થાય એને નૈમિત્તિક પ્રલય કહેવાય. એક દિવસ પૂર્ણ થાય ત્યારે જે પ્રલય થાય એ નૈમિત્તિક પ્રલય, અને એમાં ત્રિલોકીનો નાશ થાય છે. આમ 10 લોક પણ આમ ત્રિલોકી, પાતાળની અંદર 7 છે, એ ગણાય જ્ઞાન બાકીના. સ્વર્ગ અને સ્વર્ગની અંદર 2 ગણાના, પિતૃલોક અને સ્વર્ગલોક અને પૃથ્વીલોક, એટલે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એમ કહેવાય 3 લોક, પણ ગણાય છે 10 લોક. તો એમને નૈમિત્તિક પ્રલય કહેવાય એમનો જ્યારે નાશ થાય ત્યારે. ત્યાર પછી છે ત્રીજો પ્રલય જેને પ્રાકૃત પ્રલય કહેવાય. પ્રાકૃત પ્રલય એટલે શું? તો કે સંસારની, બ્રહ્માંડની જે રચના થઈ એમાં પ્રકૃતિ જે છે, પ્રકૃતિ મૂળ, પ્રકૃતિ મૂળ માયા જેને કહીએ, એ પ્રકૃતિ સુધી એટલે કે નીચેથી લઈ અને પ્રકૃતિ સુધી સર્વનો નાશ એને પ્રાકૃતિક પ્રલય કહેવાય. પ્રકૃતિ સુધી બધાનો નાશ એને પ્રાકૃતિક પ્રલય, પ્રકૃતિના આધારે પ્રાકૃતિક પ્રલય. બહુ યાદ રાખવું સહેલું પડે. અને જેટલા પણ નામાભિધાન થયા છે એ બધા વ્યર્થ ન હોય, કંઈક ને કંઈક એની સાથે સંલગ્નતા હોય. એટલે હવે પ્રાકૃતિક પ્રલયની વાત કરે છે. તો આવી રીતે દિવસ અને રાત્રિ વિરાટ નારાયણની થાય ત્યારે એક કલ્પ થયો કહેવાય એવું આવ્યું. આવા 365 કલ્પ એટલે 365 દિવસ, અમે 360 કહ્યા છે, આપણે 365 કહીએ ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે 365, અને આપણા ભારત અને ગુજરાતીના કેલેન્ડર પ્રમાણે 360 દિવસ. 360 દિવસનું એક વર્ષ થાય વિરાટ નારાયણનું. અને એવા 50 વર્ષનું એક પરાર્ધ થાય, 50 વર્ષે એક પરાર્ધ કહેવાય. અને એવા 2 પરાર્ધ એ વિરાટ નારાયણની આયુષ્ય, એટલે 100 વર્ષની આયુષ્ય. મહારાજે વચનામૃતમાં કહ્યું કે વિરાટ નારાયણની 2 પરાર્ધ કાળ પર્યંત આયુષ્ય છે. તો 2 પરાર્ધ એટલે એના 100 વર્ષ, અને આવડા 100 વર્ષ. આટલું વિરાટ નારાયણ જ્યારે જીવે ત્યાર પછી એમના 100 વર્ષ પૂર્ણ થવાના હોય ત્યારે એ વિરાટ નારાયણને એમ મનમાં થાય કે હવે આપણે આ શરીર છોડી અને આપણે ભગવાનમાં વૃત્તિઓને લીન કરી અને હવે આપણે મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. પછી અહીંયા લખ્યું છે કે સંહાર રૂપેણ રુદ્ર, સંહાર રુદ્ર રૂપેણ સંહૃત્ય સ્વમ વિરાન વપુ, કે જ્યારે વિરાટ નારાયણને આવો સંકલ્પ થાય એટલે વળી પાછા રુદ્રદેવ એટલે શંકર ભગવાન છે પ્રગટ થાય, અને એ વિરાટના આખે આખા શરીરનો વિરાન વપુ, વિરાટ નારાયણનું જે સ્થૂળ શરીર છે એમનો સંહાર કરવાનું ચાલુ કરે, એમનો લય કરવાનું ચાલુ કરે. અને વિરાટ નારાયણ છે એ નિર્ગુણ મૂર્તિ એવા વાસુદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ એમના એ મુક્ત હોવાથી એ એમને વિશે વૃત્તિને રાખી અને લીન થાય. જ્યારે એ આવી રીતે વિચાર કરે, સંકલ્પ કરે અને ભગવાન શંકર છે એમનો સંહાર કરવાનું ચાલુ કરે ત્યારે વળી પાછું જેમ નૈમિત્તિક પ્રલયમાં કહ્યું હતું એ પ્રમાણે 100 વર્ષ સુધી અનાવૃષ્ટિ થાય, દુષ્કાળ થાય, અને પછી વળી પાછા 100 વર્ષ સુધી આમ અગ્નિથી સળગે બધું, અને સળગ્યા પછી વળી પાછા મેઘ થાય, અને એ મેઘ 100 વર્ષ સુધી વરસે. આ બધી પ્રક્રિયા વળી પાછી સેમની સેમ, ઓલામાં 10 લોક સુધી હતું અને આમાં 14 લોક, આખે આખું વિરાટ વિરાટ નારાયણનું સ્થૂળ શરીર છે નાશ પામે, એટલે આ બ્રહ્માંડનો નાશ થયો. વિરાટ નારાયણનું સ્થૂળ શરીર નાશ પામે ત્યારે જેવી રીતે સંસારનું સર્જન થયું અને જે જેમાંથી ઉત્પન્ન થયા એવી જ રીતે બધા એની અંદર વિલીન થતા જાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ, આ આઠ આવરણ છે. એક એક આવરણ એક એકમાંથી ઉત્પન્ન થયા. સ્થૂળ શરીર તો નાશ પામ્યું, પછી સૂક્ષ્મ શરીરની વાત કરે છે. તો પૃથ્વી છે એ જળમાં લીન થઈ જાય, વિસર્જન થઈ જાય. જળ છે એ તેજમાં વિલીન થઈ જાય, એટલે બાષ્પીભવન થઈ જાય. તેજ છે એ વાયુમાં વિલીન થઈ જાય, એટલે અગ્નિ છે એ ઓલાઈ જાય. વાયુ છે એ આકાશમાં વિલીન થઈ જાય, એટલે બધું જ સાફ. આકાશ છે એ તામસા અહંકારમાંથી ઉત્પન્ન થયો છે. અહંકાર ત્રણ પ્રકારના, સત્વ, રજ અને તમ, ત્રણ ગુણના આધારે, એટલે તામસા અહંકારમાં એ વિલીન થઈ જાય. ઇન્દ્રિયો છે અને મન છે એ રાજસા અહંકારમાંથી ઉત્પન્ન થયા છે. એમના દેવતાઓ છે એમાંથી ઉત્પન્ન થયા છે, એમાં વિલીન થઈ જાય. બુદ્ધિ છે અને બીજા બધા દેવતાઓ છે એ બધા સાત્વિક અહંકારમાંથી ઉત્પન્ન થયા છે, એ એમાં વિલીન થઈ જાય. એટલે સૂક્ષ્મ શરીર છે એ પણ વિલીન થયું. સ્થૂળ શરીર બળ્યું, વિરાટ નારાયણનું વિરાટ શરીર, અને જે સૂક્ષ્મ શરીર છે એ ઇન્દ્રિયો, અંતઃકરણ, એમના દેવતાઓ એ જે જે અહંકારમાંથી ઉત્પન્ન થયા એમાં પાછા વિલીન થઈ ગયા. પછી એ અહંકાર છે એ મહત્તત્વમાં વિલીન થઈ જાય, જે મેઇન એલિમેન્ટ, એક તત્વ જેમાંથી આ બધું સર્જન થયું હતું એ. અને એ મહત્તત્વ છે એ પ્રધાનમાં વિલીન થઈ જાય. હવે સ્થૂળ શરીર વિયુ ગયું, સૂક્ષ્મ શરીર પણ ગયું, વિરાટ નારાયણ એટલે વિરાટ નારાયણ તો છે જ નહીં, વિરાટ નારાયણનું સર્જન કરનારા એવા પ્રધાન અને પુરુષ જે એક બ્રહ્માંડના અધિષ્ઠાતા હતા, યાદ આવતું હોય તો એમાં જે પ્રધાન છે એટલે કે માયા છે, એમને વિશે એ મહત્તત્વ છે એ વિલીન થઈ જાય. અને એ પ્રધાન છે એ પુરુષને વિશે વિલીન થઈ જાય. અને એ પુરુષ છે એ મૂળ પ્રકૃતિ છે એમને વિશે વિલીન થઈ જાય. મૂળ પ્રકૃતિ અને મૂળ પુરુષ છે એ અનંત કોટી બ્રહ્માંડના ધણી, પ્રધાન પુરુષ છે એ એક બ્રહ્માંડના ધણી. એટલે જે બ્રહ્માંડનો નાશ થયો એ બ્રહ્માંડના પ્રધાન એ પુરુષને વિશે લીન થઈ ગયા, અને એ પુરુષ જે છે એ મૂળ પ્રકૃતિને વિશે વિલીન થઈ ગયા. આવી રીતે પ્રકૃતિ સુધીનો જે વિનાશ એને પ્રાકૃતિક પ્રલય. હલો, થોડું ગુંડું છે એટલે ઊંઘ ન આવી જાય, કારણ કે કાંઈ દેખાતું નથી ને, એમને બધી વાતો કરવાની ને. ઓલું બધું દેખાતું હોય કે ભાઈ આલો ભારતની વાતો કરો, અમેરિકાની વાતો કરો, ઓસ્ટ્રેલિયાની કરો, દેખાતી હોય બધી એમ. ચંદ્રની કરો હજી એટલું દેખાય, સૂર્યની કરો, મંગળની તો દેખાય એમ. આમાં એક બહુ સરસ કહ્યું કે આ જ્યારે બધું એકાબીજામાં લીન થતું જાય તો કેવી રીતે થાય? તો કે પૃથ્વી જે લીન થાય છે એમાં સૌથી પહેલાં પૃથ્વીમાંથી ગંધ છે એ ગંધને ખેંચી લેવામાં આવે. પૃથ્વીમાંથી ગંધ ખેંચાઈ જાય એટલે પૃથ્વી છે એનો લય થઈ ગયો. રસ, જળ છે એમાંથી રસ ખેંચી લેવામાં આવે એટલે જળનો લય થઈ ગયો, પછી જળ જળ રહે નહીં. તેજ છે એમાંથી રૂપને ખેંચી લે એટલે તેજ છે એ તેજ ન રહે, નિસ્તેજ થઈ જાય. આવી રીતે એકાબીજામાંથી જેનું મૂળ તત્વ છે એ તત્વને ખેંચી લે અને એ ખેંચાઈ જાય, પછી એ તત્વ એ બાકીને વધ્યું એ બધું લગભગ રાખ. આપણને સમજાય નહીં એવું છે ને, થોડુંક સમજાઈ જાય. હમણાં જુઓ, આપણા શરીરની અંદર બધા જ વિટામિન્સ છે કે નહીં? વિટામિન છે એ તાકાત છે. શરીરમાં જે હાલવા ચાલવાની શક્તિ બધું આપે છે એ વિટામિન આપે છે. પ્રોટીન ને વિટામિન બે જ છે ને, બેના આધારે જ આખું શરીર ચાલે છે. એમ એ વિટામિનને વૈજ્ઞાનિકો હવે ખેંચી લે છે. કોઈ પણ પ્રાણી હોય તો પ્રાણીમાંથી B12 ખેંચી લે, બરાબર, અને પછી એના ઇન્જેક્શન બનાવી અને માણસ માટે રાખી મૂકે. કરે છે કે નહીં આવું? હવે જે પ્રાણીમાંથી વિટામિન ખેંચે એ પ્રાણીમાંથી એટલું વિટામિન તો ઓછું થવાનું જ, હવે જો સંપૂર્ણપણે એ વિટામિન ખેંચી લેવામાં આવે, વિટામિન છે એ દેખાતા નથી છતાંય અલગ પડી જાય છે, એથી માંડીને કેટલે સુધી હોય ડૉક્ટર સાહેબ? ઈ સુધી, એ સુધી. તો જ્યાં સુધીના વિટામિન છે બધા જ વિટામિનને જો ખેંચી લેવામાં આવે તો માણસ જીવતો રહે કે વયો જાય? તમે કહો વયો જાય પાક્કું? આ ડૉક્ટર સાહેબ કહે છે જીવતે જીવત માણસની અંદર બધું જ છે, આયુષ્ય છે, કોઈ રોગ નથી, શરીર પણ સારું છે, પણ જો એમના શરીરમાંથી માત્ર વિટામિન ખેંચી લેવામાં આવે તો માણસ ખલાસ થઈ જાય. થઈ જાય કે નહીં? તરત જ એનું મૃત્યુ. અને વિટામિન ખેંચાઈ જાય છે આપણે જોઈએ છીએ. એવી જ રીતે પૃથ્વી છે એનું અસાધારણ લક્ષણ કોઈ હોય, પૃથ્વી જેના આધારે છે એ ગંધ છે, અને ગંધ ખેંચી લે એટલે પૃથ્વી વધે જ નહીં, એ બધું જ વિનાશ. પછી જે વધે એ માત્ર રાખ હોય, રાખમાં ગંધ ન હોય. આવું એક લક્ષણ આની અંદર કહ્યું, આવું બધામાં જાણવાનું કે બધાની અંદરથી જે એનો કોર પોઈન્ટ છે એ લઈ લે છે ભગવાન, એને ખેંચી લે છે, અને એ પ્રાકૃતિક પ્રલય સુધી આવું થાય. આવી રીતે પ્રાકૃતિક પ્રલય કહ્યો. ત્યાર પછી ચોથો પ્રલય જેમનું નામ છે આત્યંતિક પ્રલય. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય એટલે પ્રકૃતિ સુધીનો, આ બધું એક સ્ટેપ વધતા જાય છે ને. હવે આત્યંતિક પ્રલય, આત્યંતિક પ્રલય કોને કહેવાય? તો કે આત્યંતિક પ્રલય છે એમાં મૂળ માયા એટલે પ્રકૃતિ અને પુરુષ એ બે વધ્યા, એ બંને, અને ત્રીજો કાળ વધ્યો. કાળ એટલે સમય, જે ભગવાનની શક્તિ હતી ને જે ભગવાને ઉત્પન્ન કર્યા હતા જ્યારે આપણે સૃષ્ટિનો સર્ગ જોયો એ વખતે. આ ત્રણેય જણા, એમાં પ્રકૃતિ છે એ પુરુષમાં લીન થઈ જાય, પુરુષ અને કાળ છે એ બંને અક્ષરના તેજમાં લીન થઈ જાય, અને અક્ષરના તેજમાં, અક્ષરનું તેજ છે એ અક્ષરને વિશે વિલીન થઈ જાય, અને અક્ષર છે એ પુરુષોત્તમને વિશે વિલીન થઈ જાય. આને આત્યંતિક પ્રલય કહેવાય. હવે અક્ષર છે એ તો બધાને ધારી રહ્યા છે, આપણે આગળ આવી ગયું કે ભગવાને જે નારદજીને ધામને વિશે દર્શન આપ્યું એમાં તેજ હતું, એ તેજનું નામ અક્ષર કહ્યું, એ તેજ ચૈતન્ય કહ્યું. એ અક્ષર છે એ બધી જ જગ્યાએ વ્યાપીને રહ્યા છે, કણું અણુએ અણુમાં ને કણે કણમાં. હવે એમને વિશે બધું વિલીન થઈ ગયું, પછી એ તેજ છે એ પણ પુરુષોત્તમ નારાયણને વિશે વિલીન થઈ જાય, અને પુરુષોત્તમ નારાયણ એકલા સ્વરાટ થકા, આવું ક્યારેય થતું નથી, પણ આને જ્ઞાન પ્રલય કીધું છે, આવું કરવું માનસિક રીતે કરવું, એમ અભ્યાસ માટે વૈરાગ્ય થાય એટલા માટે, પ્રકૃતિ પુરુષમાં આપણું મન લોભાઈ ન જાય એટલા માટે. સૂર્ય પણ, સૂર્ય તો આ લોકમાં આવી ગયા ને, હા, 14 લોકની અંદર બધે બધું, જેમ કેમ આગળ આવ્યું કે ભાઈ સૂર્ય છે એ પહેલાં ભગવાન છે એ ક્રિએટ કરે, પછી એને બ્રહ્માંડના મધ્યમાં સ્થાપે, ને પછી બધું બાજુનું બધે લોક છે એ સ્થાપે, એ બધું 14 લોકની આરોહર ગયું એ કરે નહીં. કાળની ગણના હવે ગઈ, પ્રકૃતિ પુરુષ પછી કાળ, એટલે પ્રકૃતિ પુરુષ અને કાળ, મૂળ પ્રકૃતિ, મૂળ પુરુષ અને મહાકાળ, આ ત્રણેય એ કાર્ય અક્ષરના તેજમાં લીન થઈ જાય ત્યારે કાળની ગણના જાય, ત્યાં સુધી નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે અક્ષરધામના દરવાજા સુધી માયા અને કાળ એ કોઈને મુકતા નથી. અક્ષરધામના દરવાજા સુધી એનું બધાનું સામ્રાજ્ય ફેલાયેલું છે, એટલે ત્યાં સુધી અક્ષરધામના દરવાજામાં એક વખત એન્ટર ન થઈ જઈએ ત્યાં સુધી બીતું રહેવાનું, ત્યાં સુધી ડરતું રહેવાનું, ત્યાં સુધી નહીં કોઈક આપણને માયા પછેડો મારી દે, નહીં કંઈક કાળ આપણને થાપટ મારી દે, મારી નથી શકતા પણ ડરતું રહેવાનું ભગવાનના ભગતે. તો આત્યંતિક પ્રલય છે એ ભગવાનની ઈચ્છાથી, એ મૂળ પુરુષ, મૂળ પ્રકૃતિ અને કાળ મહાકાળ છે એ અક્ષરના તેજને વિશે વિલીન થઈ જાય, અને અક્ષર છે એ મુક્તો એ સહિત પુરુષોત્તમ નારાયણને વિશે વિલીન થઈ જાય, અને ભગવાન એકલા સ્વરાટ થકા વર્તે, તો એમને આત્યંતિક પ્રલય કહ્યો છે. इत्थं प्रभो कालशक्त्या लयेरेतेश्चतुर्विधेहि અસદબુદ્ધ્વાખિલં તત્ર અરુચિર વૈરાગ્યમ ઉચ્યતે. વૈરાગ્યનું લક્ષણ કે આવી રીતે ભગવાનની કાળ શક્તિ અને ચાર પ્રકારના જે લય છે એ લયને જાણી અને તમામને વિશે અસદબુદ્ધિ કરીને, અસદબુદ્ધિ એટલે આ બધું જ નાશવંત છે, આ બધું નાશ પામી જાય એવું છે, એવી બુદ્ધિ સ્થિર કરીને તત્ર અરુચિહી, અને એમાંથી વૈરાગ્ય પામવો, એમાં રુચિ, એમાં કે હેત ન રહેવા દેવું, એને વૈરાગ્ય કહ્યું. જ્યારે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની શરૂઆત હતી ત્યારે પ્રશ્ન એવો કર્યો હતો કે દેવતાઓ ઘણા બધા છે, દેવતાઓના ધામ ઘણા બધા છે, પણ એ તમામ દેવતાઓ અને તમામ ધામ એ બધા નાશ પામી જાય એવા છે. અવિનાશી એવા દેવતા, અવિનાશી એવું ધામ, અને એમને પ્રાપ્ત કરવાની જે વિધિ રીતિ એ અમને કહો. અને એમાંથી આ ગ્રંથનું સર્જન થયું. આ નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય, જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે એક અને એક માત્ર પુરુષોત્તમ નારાયણ બચે, અને એ પુરુષોત્તમ નારાયણ જ્યાં બિરાજે એ અક્ષરધામનું મધ્ય. એટલા માટે આ ચાર પ્રકારના પ્રલય પછી અહીંયા ભગવાન નારાયણ એવું કહે છે, વાસુદેવે તરાન દેવાન કાલ માયા વશીકૃતાન. ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય તમામ દેવતાઓ જે કોઈ છે એ કાળ અને માયાને વશ છે. હું નથી કહેતો, વાસુદેવ મહાત્મ્ય કહે છે. ગુણાતીતાનંદ સ્વામીને આ બધું હસ્તામલકવત દેખાય એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે પુરુષોત્તમ નારાયણ સિવાય બાકી બધા જ કાળ અને માયાનું ચવાણું છે. કાળ અને માયા છે ને ચાવી જાય છે. ગમે એવા મોટા ઈશ્વર કહેવાતા હોય પણ માયાની આગળ કોઈનું જોર ચાલતું નથી, કાળની આગળ કોઈનું જોર ચાલતું નથી. હવે ઈશ્વરોનું જોર ન ચાલે તો આપણે તો કઈ વિસાતમાં. અને એટલા માટે મહારાજે એવું લખ્યું કે ભગવાનના ભક્ત છે એમણે એ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદને વિશે પોતાના મનને નિમગ્ન કરી રાખવું, અને પોતાના મનને જો એ ચરણારવિંદમાં જોડી રાખે અને પુરુષોત્તમ નારાયણના આશ્રય કરીને દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જે મારા શરણે આવે છે એનો મતલબ કે એમનું જે મન છે એ સદા મારા ચરણમાં આસક્ત છે, એમને મારો આશરો દ્રઢ છે, તો એમને ક્યારેય માયા છે પરાસ્ત નથી કરી શકતી. ઈશ્વરો જેની આગળ હારી જાય છે, ઈશ્વરો પણ જેનું ચવાણું છે, વાસુદેવે તરાન દેવાન, વાસુદેવ સિવાયના, પુરુષોત્તમ નારાયણ સિવાયના ઇતર દેવાન, ઇતરાન દેવાન, જે કોઈ પણ દેવો છે એ કાળ માયા વશીકૃતાન, કાળ અને માયાને વશ છે. વિદિત્વા તેસુ ચ પ્રીતિમ હિત્વા તસ્યેવ નિત્યદા. આવું જાણી અને બીજા તમામ દેવતાઓ એમના ધામ એમના લોક એમાંથી પણ પ્રીતિ તોડવી, આ લોકમાંથી તો તોડવી જ પણ બીજા દેવતાઓને એમાંથી પણ પ્રીતિ તોડવી. ગાઢ સેહે સ્નેહે ન યા સેવા સા ભક્તિ ઇતિ ગીયતે. અને ત્યાર પછી અતિશય પ્રેમપૂર્વક એ ભગવાનમાં જે સ્નેહ કરવો, એમની સેવા કરવી, એ ભક્તિ કહી છે. આ ભક્તિની વ્યાખ્યા કરી. અને મહારાજે પણ આવી જ વ્યાખ્યા કરી. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે જે અતિશય સ્નેહ તે ભક્તિ કહીએ, અતિશય ગાઢ સ્નેહ. કારણ કે આ બધામાંથી સ્નેહ તૂટ્યો એટલે એક પુરુષોત્તમ નારાયણ રહ્યા, બધો જ સ્નેહ એમને વિશે થાય એટલે ગાઢ સ્નેહ. અને જો આમાંથી ન તૂટે ને તો મહારાજે વચનામૃતમાં કહ્યું છે, વૃત્તિનું વાત કરી છે, ત્યાં સ્નેહની વાત નથી, સંતો સ્નેહ નહીં કરે છે. કે 20 કોષનો પ્રવાહ હોય પણ અલગ અલગ ઠેકાણે વહેતો હોય તો એ પ્રવાહમાં જોર જણાય નહીં. પણ એ વિષય પ્રવાહને એક કરી દેવામાં આવે તો મહારાજ કહે કે નદી જેવું જોર જણાય, પછી એને કોઈ રોકવા સમર્થ થાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે જીવનો હેત કરવાનો સ્વભાવ છે, કાં એ માયામાં હેત કરે ને કાં એ ભગવાનમાં હેત કરે. માયામાંથી હેત તોડી અને ભગવાનમાં કરવું એવું સંતો જે કહે છે, અહીંયા વાસુદેવ મહાત્મા પણ એ જ કહે છે. આવી રીતે બધું જ અસત્ય જાણવું, 14 લોકનું બ્રહ્માંડ પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશવંત છે એમ જાણવું, એમની સાથે બીજા તમામ દેવતાઓ છે, એમના ધામ છે, એમના લોક છે, એ પણ બધા નાશવંત જાણી, અને પુરુષોત્તમ નારાયણ એક શાશ્વત છે, એક સનાતન છે, અને એ મારા ધણી છે, એ મારા સ્વામી છે, અને હું એમનો સેવક છું, અને એમને વિશે જે સ્નેહ કરો, અહીંયાથી બધેથી સ્નેહ તૂટ્યો પછી સ્નેહ પુરુષોત્તમ નારાયણમાં કરવો, અને એવો દ્રઢ સ્નેહ, એવો ગાઢ સ્નેહ, એમને ભક્તિ કહી છે. આપણે કેવા ભક્તિવાળા હશું, થોડો તપાસ કરવા જેવો. હજી જ્યાં સુધી આ લોકના વ્યવહાર, આ લોકના માન સન્માન ભોગ એમાં આપણને જ્યાં સુધી માલ મનાય છે ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણમાં હજી માલ મનાણો, એટલે તો આપણને વાઘા ભૂલાઈ જાય છે. એક ભગવાનના ભગત 2-4 એવા છે કે સ્વામી અમાસથી છેક અત્યાર સુધી દરરોજના યાદ રાખ્યા છે. કે એક ભગવાનના ભગત એવું સરસ કહેતા હતા કે 1000 દિવસના વાઘા એમને યાદ છે, બોલો. તો દરરોજ યાદ રાખવાનો અભ્યાસ કરતા હશે. આ બધું આપણે ચાલુ કર્યું તો બધું બહાર આવ્યું, નહીંતર ઘણા ભગવાનના ભગત હોય, સાધના કરતા હોય, કેવું હેત હશે ભગવાનમાં એમને. એટલે બધાયમાંથી વૃત્તિઓ તોડી અને મહારાજના સ્વરૂપમાં વિલીન કરવી અને એમાં સ્નેહ કરવું, હેત કરવા જેવા, સંબંધ બાંધવા જેવા એક અને પુરુષોત્તમ નારાયણ છે. એમની સાથે એક વખત સંબંધ બાંધીએ ને પછી ક્યારેય એ તૂટે નહીં, બાકી બધા એ સંબંધ છે ને એ તૂટી જાય એવા છે. એ નાશવંત છે એટલે તૂટી જાય. અને એ ભગવાનમાં એવું હેત થઈ જાય એ માટે શું કરવું, તો કે 9 પ્રકારની ભક્તિ કરવી. શ્રવણમ કીર્તનમ વગેરે આપણે જાણીએ છીએ, એ 9 પ્રકારની ભક્તિ કરી, ભગવાનની સેવા કરી, સખ્ય ભાવે સેવા કરવી, દાસ્ય ભાવે વગેરે વગેરે ભાવો, જે 9 પ્રકારના ભાવો છે એ ભાવે કરી અને ભગવાનની સેવા કરવી. પણ એમાં એક કહ્યું છે, અનન્યયાધીષણયા સહિ ભક્ત ઇતિરિયતે. અનન્ય બુદ્ધિથી, અન્ય ભાવ નહીં, અનન્ય ભાવ, એક ગતિત્વ, એક અનેક, માત્ર એક એ જ, એમ બીજે ક્યાંય નહીં, પછી આપણા આત્મામાં પણ નહીં. ગોપાળાનંદ સ્વામીએ તો એવું કહ્યું કે જેવું પુરુષોત્તમ નારાયણમાં હેત કર્યું એવું મુક્તમાં પણ ન કરવું. મુક્તમાં કરવું પણ તોય કમ્પેરિઝનમાં ક્લિયર રહેવું જોઈએ કે મુક્ત છે એમના કરતાં પુરુષોત્તમ નારાયણ છે એ મોટા છે, અને એમને વિશે હેત કરવાનું, મુક્ત છે મને એમાં હેત કરાવે એ મારા રોલ મોડલ છે એટલે હું હેત કરું છું, એવું અક્ષરમાં હેત ન કરવું. એટલે અનન્યયાધીષણયા, અનન્ય બુદ્ધિથી, એના સિવાય બીજું કોઈ નહીં, એવી બુદ્ધિથી ભગવાનની ભક્તિ કરે તો જ એને ભક્ત કહ્યો છે એવું લખ્યું. સહ ભક્ત ઇતિરિયતે, એને ભક્ત કહેવાય. આપણે ભગત તો કહેવાય, પણ સંતો કે ને, દ્રષ્ટાંત આપે ને કે શિયાળાનો સમય હોય, ઘઉં વાવ્યા હોય, એટલે ઘઉંના દાણા છાંટ્યા હોય ખેતરમાં, પૂછે ખેડૂતને, ભાઈ શું વાવ્યું, તો કે ઘઉં વાવ્યા. પછી નાના નાના જુવારા થાય, તો કે આ શું છે, તો કે ઘઉં છે. પછી મોટા થાય, શું છે, તો કે ઘઉં છે. ડુંડિયું બેસે, શું છે, તો કે ઘઉં છે. પાકે, હવે બધા પાકી ગયા ને, પૂછે શું છે, તો કે ઘઉં છે, કહેવાય ઘઉં જ. ખળા ભરાય, પૂછે શું છે, તો કે ઘઉં છે, પણ એ ઘઉંની કંઈ સીધી મોઢામાં ફાકડો ભરાય, પોંક પાડ્યો હોય તો ભરાય ભાઈ, પણ એને રોટલી કરે, દળે પછી રોટલી કરે અને થાળમાં ધરાવે પછી પેટ ભરાય, ત્યાં સુધી પેટ ભરાય નહીં. પણ એ માર્ગે છે એટલા માટે કહેવાય ગવજે. એમ ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમ કહ્યું કે આપણને વિષય લોપી નાખતા હોય તો પણ આપણે અક્ષર માનવું. કેમ? તો કે જેમ બ્રાહ્મણને ઘેરે દીકરો હોય તો એ પોતાને શું માને? બ્રાહ્મણ માને. પછી ક્યારેક સંધ્યાવિધિ વગેરે થતા હોય, ન થતા હોય, ન થતા હોય તો એ કહેવાય શું? બ્રાહ્મણ. એમ આપણે ક્યારેક વિષય લોપી નાખતા હોય, આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે રહેવાતું ન હોય, બધું થાય ન થાય તોય માનવું શું? આપણે ભક્ત છીએ અને અક્ષર છીએ એમ માનવું, અને ધીરે ધીરે આવું કરવાના પ્રયાસમાં રહેવું. અને આવી રીતે કરવાના પ્રયાસમાં રહીએ તો એક દિવસ આપણે જેમ નાનકડા જુવારા છે એમાંથી ઘઉં પાકે અને ઘઉં પાકી અને લોટ થઈ અને પછી રોટલી થાળમાં ધરાય, એવી જ રીતે આપણે પણ ધીરે ધીરે ધીરે ધીરે કરતા એટલે સુધી પહોંચી જઈશું ને એવા ભક્ત થઈશું. એક વખત ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા અને સ્વામીને પૂછ્યું કોઈ ભગતે કે સ્વામી આ તમારી વાતો સાંભળીએ છીએ અને તમારી વાતો તો એવી છે કે બ્રહ્મરૂપ કરી મૂકે એવી, તો આમ કેમ કંઈ લાગતું નથી બ્રહ્મરૂપ થયા હોય એવું કંઈ લાગતું નથી સ્વામી? ગુણાતીતાનંદ સ્વામી કે આજે આંબો વાવીએ અને કાલે કેરી કેમ આવશે? કે આ વાતો સાંભળે રાખો એ પ્રમાણે કરે રાખો એટલે 5 વર્ષે કેરીઓ આવશે, એમ 5-25 વર્ષે આપણે બ્રહ્મરૂપ થઈ જશું. પણ કરે રાખવું જોઈએ, છોડી નહીં દેવાનું, મૂકી નહીં દેવાનું. એટલે આગળ કહ્યું કે આવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આ ત્રણેય યુક્ત એવી જે આવી અનન્ય ભક્તિ, એમને એકાંતિક ધર્મ કહ્યો છે અને એમને ભાગવત ધર્મ કહ્યો છે. એ ભાગવત ધર્મ છે એ આત્યંતિક કલ્યાણ કરનારો છે, અને આવી એકાંતિકી ભક્તિ છે આત્યંતિક કલ્યાણ કરનારી છે. આવો ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ, એકાંતિકી ભક્તિ, ભાગવત ભક્તિ એ કેવી રીતે પ્રાપ્ત થાય? સાક્ષાદ ભગવત સંગાત તદભક્તાનામ ચ વેદૃશામ. સાક્ષાત જો ભગવાનનો સંબંધ થાય, એમનો જો સંગ થાય, એમને વિશે જો હેત થાય, આસક્તિ થાય, સંગ એટલે આસક્તિ થાય, ભગવાનમાં અતિશય એવું હેત થઈ જાય તો ભગવાન છે એ કૃપા કરે તો એમને ભાગવત ધર્મ પ્રાપ્ત થઈ જાય. ગોપીઓ હતી, એમણે ભગવાનમાં સ્નેહ કર્યો અને એવો સ્નેહ કર્યો કે એવો સ્નેહ એમને પોતાના શરીરમાં પણ નહીં, પોતાના દીકરાઓમાં પણ નહીં, પોતાના લોકભોગ સંસારમાં પણ નહીં. અને ભગવાનમાં એવી આસક્તિ થઈ તો એમને ભાગવત ધર્મ આવી ગયો. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે ગોપીઓને અતિશય એવું ભગવાનમાં હેત હતું, એના આધારે એમને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહેજે સહેજે વગર રાખ્યા રહેતા હતા. કારણ કે અનન્ય થઈ ગયું એટલે બધું છૂટી ગયું, બધું છૂટી ગયું એટલે વૈરાગ્ય આવી ગયો. સ્વામિનારાયણ. અને પોતાના શરીરમાં કે પોતાના આત્માને વિશે પણ એવું હેત એમને ન રહ્યું કે જેવું ભગવાનમાં, એટલે આત્મનિષ્ઠા પણ આવી ગઈ. એમના માટે જે સહન કરવું પડે એ સહન કરે એટલે આત્મનિષ્ઠા. તો સાક્ષાત ભગવાનના સંગથી ભગવાનમાં જો એવું હેત થઈ જાય તો એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ આવી જાય, વગર સાધ્ય સદાઈ જાય. અને બીજું કારણ કહ્યું તદભક્તાનામ ચ વેદૃશામ. અને ભગવાનના એવા એકાંતિક જે ભક્ત છે, જે ભાગવત ધર્મના અધિકારી છે, જેમણે ભાગવત ધર્મ સિદ્ધ કર્યો છે, એવા ભગવાનના એકાંતિક સંત કે ભગવાનના એવા એકાંતિક ભક્ત, એમના સંગે કરી અને ભાગવત ધર્મ પ્રાપ્ત થાય છે. એ પણ મહારાજે સત્સંગી જીવનની અંદર જ્યારે એકાંતિક ધર્મની વાત કરી, સંતોના પંચવર્તમાનની વાત કરી ને ત્યાર પછી એકાંતિક ધર્મનો આખો અધ્યાય કહ્યો, એ અધ્યાય કહ્યા પછી છેલ્લે મહારાજે એવું કહ્યું કે આવો એકાંતિક ધર્મ ક્યાં રહે છે? તો કે ભગવાનની મૂર્તિને વિશે રહે છે એવું ભાગવતની અંદર કહ્યું છે, અને બીજું કે એવા જે સત્પુરુષ છે જે એકાંતિક ધર્મને ધારણ કરે છે એમને વિશે રહે છે. જ્યારે એ સત્પુરુષ કે ભગવાન છે એ આ પૃથ્વી પર પ્રગટ ન હોય ત્યારે એકાંતિક ધર્મ છે એ ભગવાનની મૂર્તિને વિશે વિલીન થઈ જાય છે. પણ એવા ધારણ કરનારા જે સંત છે, એવા ભગવાનના ભક્ત છે, એમાં એકાંતિક ધર્મ રહે છે. ખાલી શબ્દમાં નથી રહેતો, એ વર્તનમાં રહે છે, એ જીવનમાં રહે છે. આપણે ભાગ્યશાળી છીએ કે એવા એકાંતિક ભાગવત ધર્મને ધારણ કરનારા એવા સંતો, સદગુરુ સંતો આપણને મળ્યા છે. ગુરુ મહારાજ હોય, વડીલ સંતો, આપણા સદગુરુ સંતો છે, એ બધા સંતો હોય અને એમને વિશે આપણે એવું હેત કરીએ ને, એટલે એમના જેવા ગુણો આપણે આવી જાય, એમના અંદર ભાગવત ધર્મ, એટલે આપણી અંદર પણ ભાગવત ધર્મ. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી. સ્વામી કહે કે સાધુતાના જે ગુણ મેળવવા, 64 લક્ષણ મેળવવા, 30 લક્ષણ મેળવવા, એ પૃથ્વી ઉપર ઘોડો ફેરવવા જેવું છે. હવે આખી પૃથ્વી પર ઘોડો ફેરવવામાં કેટલી વાર લાગે ભાઈ? અને એવા જે લક્ષણો એ યુક્ત જે સાધુ હોય, એ સાધુને વિશે જીવ જોડી દેવો તો એ ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. ફળિયામાં ઘોડો ફેરવતા કેટલી વાર લાગે? આપણે ત્યાં એ ઘણી વખત ઘોડો પ્રસાદીનો કરવા લઈ આવતા, BMW ને હેક્સોન ને, હવે તો બધી ટેસ્લાની કારો આવી ગઈ છે, ઇલેક્ટ્રિક ઉપર હાલે. તો ઘોડો પ્રસાદીનો કરવા લઈ આવતા, ફળિયામ ફેરવી દે અમારા ચરણ સામે. કેટલી વાર લાગે? બસ 5 મિનિટ. એમ એવા સાધુમાં જો એવું હેત થઈ જાય, કા ભગવાનમાં એવું હેત થઈ જાય, તો સીધો જ પ્લગ ઇન થઈ ગયો એટલે 3 ફેઝનો પાવર તરત જ આવવા માંડે. એટલે એવું લખ્યું કે એવા એકાંતિક ભગવાનના જે સંત છે એમના થકી ભાગવત ધર્મ છે પમાય છે. પછી આગળ એ પણ લખ્યું કે પ્રાપ્યતે નાન્યથા ક્વચિત, બાકી કોઈ પણ રીતે એકાંતિક ધર્મ પમાતો નથી. થોડો થોડો આપણે પુરુષાર્થ કરતો રહેવો, આ માર્ગે ચાલવાની રુચિ રાખવી, અને રુચિ રાખતા રાખતા ભગવાનના એવા એકાંતિક સંત અને ભગવાનમાં એવું હેત કરવું કે સહેજે સહેજે આ એકાંતિક ધર્મ આપણી અંદર આવી જાય અને આપણું આત્યંતિક કલ્યાણ થઈ જાય, ક્યાંય વચ્ચે રહી ન જઈએ એટલા માટે. નૈતાદૃશમ પરમ કિંચિત સાધનમ હિ મુમુક્ષતામ નિશ્રેયસ કરમ પુંસામ સર્વાભદ્ર વિનાશનમ સર્વ અભદ્ર વિનાશનમ. આ એકાંતિક ધર્મ જેવું કલ્યાણકારી બીજું કોઈ પણ સાધન નથી મુમુક્ષુઓને માટે. તમામ અભદ્ર એટલે અકલ્યાણ, અમંગલ એમને નાશ કરનારો એવો એકાંતિક ધર્મ છે. આવા એકાંતિક સંત જ્યાં હોય ને એટલે કલ્યાણ જ હોય, કલ્યાણકારી, મંગલકારી છે. એટલે એકાંતિક ધર્મ છે એમના આધારે એ ભગવાનના સંત, ભગવાનના ભક્ત છે એ પણ કલ્યાણકારી છે. બાકી કપડે કરીને કલ્યાણકારી નથી, કપડા તો હોય જ, પણ એના કરતાં ધર્મ છે એ મહત્વનો છે અને એ એકાંતિક ધર્મ. આવો એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે બીજો એક ક્રિયાયોગ કહ્યો છે. ભગવાનને પ્રસન્ન કરવાના ને ભગવાનના સંતોને રાજી કરવાના, ભગવાનના ભક્તને રાજી કરવા માટે, એમને વિશે વધારે હેત થાય એમના માટે શું કરવું? તો કે એમના માટે ક્રિયાયોગ કરવો, ભક્તિ કરવી. એ ક્રિયાયોગ અને ભક્તિ કેવી રીતે કરવી? તો કે નિષ્કામ કર્મ કરવું, કોઈ પણ અપેક્ષા વગર એમની સેવા કરવી. મહારાજે વચનામૃતમાં કહ્યું કે સત્સંગ કરવો તે એક અને એક માત્ર પોતાના જીવના કલ્યાણને માટે કરવો, બાકી કોઈ ઈચ્છા રાખીને સત્સંગ ન કરવો. અહીંયા પણ વાસુદેવ મહાત્મ્યની અંદર એમ કહે છે કે પુમાન સ્યાદ એન નિષ્કર્મ્યમ કર્મણામ મુનિ સત્તમ. હે નારદજી, નિષ્કામ કર્મયોગથી પુમાન એટલે કે પુરુષ છે એમને ક્રિયાયોગની પ્રાપ્તિ થાય છે, નિષ્કામ કર્મયોગની પ્રાપ્તિ થાય છે, અને એનાથી એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે, અને એનાથી ભગવાન અને સંતો રાજી થાય છે, અને ભગવાન પુરુષોત્તમ નારાયણ રાજી થયા એટલે આત્યંતિક કલ્યાણ બધું થઈ ગયું. એકાંતિક ધર્મનું હવે કન્ક્લુઝન કરે છે. એતન્મયા વેદ પુરાણ ગુહ્યમ તત્વમ પરમ પ્રોક્તમ અઘૌઘનાશનમ, કે પાપના પર્વતો હોય એમને નાશ કરનારો એવો આ એકાંતિક ધર્મ, જે વેદ અને પુરાણની અંદર અતિશય ગુહ્યતમ તત્વ જે છે, કે આપણે વાંચવા જઈએ ને વેદ પુરાણને તો આપણને આ ન હાથમાં આવે હો, જે આ થોડાક અધ્યાયમાં એકાંતિક ધર્મ કહ્યો એ આપણને હાથમાં ન આવે. એ ભગવાન નારાયણે વેદ પુરાણમાં ગુહ્ય એટલે આમ જલ્દી મળે નહીં, સિક્રેટ, ટોપ સિક્રેટ જે કહેવાય ને એમ સીધી પહેલી દ્રષ્ટિથી હાથમાં ન પકડાય એવું અતિશય ગુહ્ય તત્વ એવો આ એકાંતિક ધર્મ તમને કહ્યો છે. એમને એકાગ્રયા શુદ્ધ ધિયા અવધાર્યમ સત્શ્રદ્ધયા ચેતસી તે મહર્ષિ. હે મહર્ષિ નારદજી, તમે એમને શુદ્ધ બુદ્ધિથી એમને ધારણ કરો અને સતશ્રદ્ધાથી એટલે કે શ્રેષ્ઠ શ્રદ્ધાથી એમનું આચરણ કરો. એકાંતિક ધર્મ છે એ એક દિવસમાં આવી નથી જતો, એટલે આ બે લક્ષણ કયા, એક તો શુદ્ધ બુદ્ધિ એટલે પવિત્ર બુદ્ધિ રાખી અને એમને ધારણ કરવું, મનમાં એક જ ભાવના, મારા કલ્યાણને માટે, આત્યંતિક કલ્યાણને માટે હું આ એકાંતિક ધર્મ છે એ પાલન કરું છું. અને બીજું શ્રદ્ધા કહીએ, શ્રદ્ધા એટલે લાંબા સમય સુધી, વિશ્વાસ અને શ્રદ્ધામાં ફરક છે, લાંબા સમય સુધી ધીરજતા ગુમાવ્યા વગર એમનો અભ્યાસ કરવો એને શ્રદ્ધા કહેવાય. કોઈ ભગવાનના ભગત સેવા કરતા હોય ને થાકે નહીં ને, એટલે સેજે આપણે કંઈક બહુ શ્રદ્ધાવાળા છે, થાકતા નથી એટલે શ્રદ્ધાવાળા, એમ લાંબા સમય સુધી કરે છે એટલે શ્રદ્ધાવાળા. અહીંયા ભગવાનના ભક્તો છે, દરરોજ સાધુ આશ્રમ સાફ કરે, વાળે ચોળે પોતા મારે, થાકે નહીં, ગમે એવી ટાઈડ હોય તોય એ ગ્રાઉન્ડ વાળવા આવી પહોંચી ગયા હોય, 8 ડિગ્રી હોય તોય શ્રદ્ધાવાળા કહેવાય. ગમે એવા વિઘ્ન આવે તોય અટકે નહીં, આ શ્રદ્ધા છે. અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, એને તત્કાળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એમને બધું જ પ્રાપ્ત થાય. લાંબા સમય સુધી એમનો અભ્યાસ કરવો એને શ્રદ્ધા કહેવાય. શુદ્ધ બુદ્ધિથી એકાંતિક ધર્મને ધારણ કરવો અને ધારણ કર્યા પછી, વિચાર્યા પછી એમને જીવનમાં લાંબા સમય સુધી આચરણ કરવો એટલે સત શ્રદ્ધાથી એમનું સેવન કર્યું કહેવાય, એમનો અભ્યાસ કર્યો કહેવાય. અને આવું ગુહ્યતમન તત્વ જે છે એ આપણને પ્રાપ્ત થયું, એના થકી આપણું આત્યંતિક કલ્યાણ થનારું છે. તો હવે બીજા બધા સાધન છોડી અને આટલા જ સાધન કરો હે નારદજી, એમ ભગવાન નારાયણ નારદજીને કહે છે. શું કામ? તો કે એ વાસુદેવ છે ને, એને પામવા માટેનું આ એક જ સાધન, એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ. અને એ વાસુદેવ એમનાથી પર બીજું કોઈ નથી. ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ, ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ, ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ, ન વાસુદેવાત પરમસ્તિ વાંછિતમ. વાસુદેવ નારાયણ સિવાય બીજું કોઈ પાવનકારી નથી, એમના જેવું કોઈ મંગલકારી નથી, એમના જેવું દૈવતય નથી, એ જ દૈવતના દૈવત. અને એમના સિવાય બીજું કોઈ ઈચ્છવા જેવું પણ નથી, કારણ કે બાકી બધું જ નાશ પામી જાય છે, એ એક અવિનાશી તત્વ છે, એટલે એમના સિવાય બીજું કંઈ ઈચ્છવા જેવું પણ નથી અને એમના સિવાય બીજા કોઈને રાજી કરવા જેવા પણ નથી. એ એક રાજી થયા હાથીના પગલામાં બધાના પગલા. અરે એ એટલા પાવનકારી છે એમ નહીં, પણ એમનું નામ એ પણ એટલું પાવનકારી છે કે કોઈનું દેહનું અવસાન થવાનું હોય એટલે કે અંતકાળ હોય અને એ વખતે જો ભગવાનનું નામ સ્મરણ થઈ આવે તો એમના તમામ પાપ છે એ બધા જ બળી જાય અને એમને પણ ભગવાનની પ્રાપ્તિ થાય. ભવ પ્રવાહાદ વિમુચ્યતે તમ ભજ વાસુદેવમ. અને તત્કાળ સંસારના પ્રવાહમાંથી, સંસાર સાગરમાંથી એ મુક્ત થઈ જાય અને મુક્તિને પ્રાપ્ત કરી લે. આવું ભગવાનનું નામ કલ્યાણકારી છે તો એ ભગવાન કેટલા કલ્યાણકારી હશે? આવું ભગવાનનું નામ પવિત્ર છે તો એ ભગવાન કેટલા પવિત્ર હશે? એટલા માટે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે એકાગ્ર બુદ્ધિથી, શુદ્ધ બુદ્ધિથી અને સતશ્રદ્ધાથી લાંબા સમય સુધી આ એકાંતિક ધર્મનો અભ્યાસ કરીએ. અને એ અભ્યાસ કરવા માટે શોર્ટકટ પણ બતાવી દીધા કે એવા એકાંતિક સત્પુરુષ એમને વિશે હેત કરીએ અને એવો ગાઢ સ્નેહ ભગવાનને વિશે કરીએ, એટલે આપણને એકાંતિક ધર્મ બહુ ફાસ્ટ ટ્રેક ઉપર ચડી જવાય અને પ્રાપ્ત થઈ જાય, જે લાંબા સમય સુધી બીજાને પ્રાપ્ત નથી થતો, હજારો વર્ષ સુધી યોગીઓ છે એમને પણ પ્રાપ્ત નથી થતો, એ આપણને અલ્પ આયુષ્ય કાળ એમાં પ્રાપ્ત થઈ જાય. 40-50 વર્ષમાં મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને એવા એકાંતિક ભક્ત બનવાનું બળ આપે, એકાંતિક ધર્મ છે એ પ્રાપ્ત થાય એવું બળ આપે, અને એવા એકાંતિક સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે એ ઓળખાય, એવા ભગવાન આપણને પ્રાપ્ત થયા છે એ ઓળખાય, અને એમને વિશે પણ અતિશય એવો સ્નેહ થાય એવું ભગવાન આપણને સૌને બળ આપે એવી પ્રાર્થના કરીએ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મે વૈરાગ્ય ભક્તિ નિરૂપણ નામા 25મો અધ્યાય. આવી રીતે 25મો અધ્યાય જે તે પૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, પૂજ્યપાદ ગુરુ મહારાજના કૃપાપાત્ર સુરત નિવાસી ગામ નિંગાળાના એવા પરમ ભક્તરાજ ભરતભાઈ વનમાળીભાઈ વિઠાણી, વનમાળી બાપાએ ખૂબ સેવા કરી અને એમના દીકરા ભરતભાઈ એ પણ ખૂબ ભક્તરાજ હતા. ઉંમર વર્ષ 57, અને ગઈકાલે મહારાજના ધામમાં સીધા આવ્યા છે. એમણે અત્યાર સુધીમાં 3.5 કરોડ મંત્ર જાપ કર્યા છે, રૂવાડે રૂવાડે મંત્ર જાપ કર્યા છે. ગઈકાલે પણ એમણે, આજે ધામમાં ગયા છે વહેલી સવારમાં, ગઈકાલે પણ એમણે 65,000 મંત્ર જાપ કરી અને મહારાજના ધામમાં ગયા છે. આપણી જે SGRS એપ્લિકેશન છે, જેમાં આપણે મંત્ર જાપનું મોડ્યુલ છે, તમે બધા એમાં મંત્ર જાપ જમા કરો છો, એ મંત્ર બેંકની અંદર, એમાં એ હંમેશા પહેલા નંબરે રહેતા ભરતભાઈ વનમાળીભાઈ વિઠાણી. ખૂબ પરમ ભક્તરાજ હતા, મહારાજમાં અતિશયેત, સંતોમાં અતિશયેત, આત્મબુદ્ધિવાળા ભક્ત. હમણાં આપણે કહ્યું ને વાસુદેવ મહાત્મ્યની અંદર આવ્યું કે એક ભગવાનનું નામ લેવાઈ જાય દેહાવસાને તોય ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. હમણાં આટલા બધા નામ લીધા અને પાછા ગઈકાલે 65,000 મંત્ર જાપ કરી અને મહારાજના ધામમાં સીધા આવ્યા એવા પરમ ભક્તરાજ, એમને મહારાજ કાયમને માટે પોતાની મૂર્તિનું અક્ષરધામમાં સુખ આપે, પોતાને સુખે સુખિયા કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અને એ નિમિત્તે 2 મિનિટ ધૂન કરીએ. ગામ કાંગર શિયાળીના રાજકુમાર કોલેજના પ્રાધ્યાપક અને સાહિત્ય પ્રેમી પરમ ભક્ત મહેન્દ્રસિંહજી જાડેજા બાપુ, એ પણ 81 વર્ષે હરિસ્મરણ કરતા અક્ષરવાસી થયા છે, જેઓની ગુરુકુલમાં ઠાકોરજીના થાળ અને વારંવાર રસોઈ હોય છે, એ પણ ધામમાં ગયા છે, એ નિમિત્તે પણ આપણે ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ